श्री पद्म पुराण सृष्टिखंड अध्याय 23। सत्संगना प्रभाव थी पांच प्रेतों नो उद्धार अने पुष्कर तथा प्राची सरस्वती नु महात्मय। भीष्मजी पूछ्यु, हे ब्रह्मन, क्या कर्म ना परिणामे मनुष्य प्रेत योनि मा जाय छे तथा क्या कर्म द्वारा ते तेनाथी छुटकारो मेळवे छे? मने कहेवानी कृपा करो। पुलत्स्यजी बोल्या, हे राजन, हूँ तमने आ बधी वातो बताऊँ छू, सांभळो। जे कर्म थी जीव प्रेत थाय छे तथा जे कर्म थी देवताओ माटे पण दुस्तर घोर नरक में पड़ेलो प्राणी पण तेनाथी मुक्त थई जाय छे तेनु वर्णन करूँ छू। प्रेत योनिमां पड़ेला मनुष्य सत्पुरुषोनी साथे वार्तालाप तथा पुण्य तीर्थोनी वारंवार कीर्तन करवाथी तेमांथी छुटकारो मेळवे छे। हे भीष्म, सांभळ्यु छे के प्राचीन काळमां कठण नियमोनुं पालन करनारा एक ब्राह्मण हता, जेओ पृथु नामे प्रसिद्ध हता। तेओ सदा संतुष्ट रहता हता, तेमने योगनुं ज्ञान हतुं। तेओ दररोज स्वाध्याय, होम अने जप यज्ञमां संलग्न रहीने समय व्यतीत करता हता। तेमने परमात्माना तत्वनो बोध हतो। तेओ सम एटले मनोनिग्रह, दम, इंद्रिय संयम अने क्षमावान हता। तेमनु चित्त अहिंसा धर्म में स्थित हतु। तेओ सदा पोताना कर्तव्य प्रत्ये सभान हता। ब्रह्मचर्य, तपस्या, पितृकार्य, श्राद्ध, तर्पण अने वैदिक कर्म में तेमनी प्रवृत्ति हती। तेओ परलोक में भय राखीने सत्य भाषण में स्थित हता। सर्व साथे मीठा वचन बोलता अने अतिथियों सत्कार करता हता। सुख दुख वगैरह संपूर्ण द्वंद्वों परित्याग करवा माटे तेओ सदा योगाभ्यास में तत्पर रहता था। पोताना कर्तव्य ना पालन ने स्वाध्याय में लग्या रहेवानो तेमनो नित्य नियम हतो। आ प्रमाणे संसार ने जीतवानी इच्छा थी तेओ सदा शुभ कर्मों अनुष्ठान कर्या करता था। ब्राह्मण देवता ने वन में निवास करता अनेक वर्षो व्यतीत थई गया। एक वार तेमने विचार आव्यो के तीर्थयात्रा करूँ, तीर्थोना पावन जड़ थी पोताना शरीर ने पवित्र करूँ। आवु विचारीने तेमणे सूर्योदयना समये शुद्ध चित्ते पुष्कर तीर्थमां स्नान कर्युं अने गायत्रीना जप तथा नमस्कार करीने यात्रा माटे प्रस्थान कर्युं। जता जता एक जंगलनी वच्चे कंटका किरण भूमिमां ज्यां न पाणी हतुं के न वृक्ष, तेमणे पोतानी सामे पांच पुरुषोने जोया जे अत्यंत भयंकर हता। ते विकट आकार तथा पापपूर्ण दृष्टिवाळा अत्यंत घोर प्रेतोने जोईने तेओ थोड़ा भयभीत थई गया, छतां तेओ निश्चल भावे उभा रह्या। जो के तेमनुं मन भयथी उद्विग्न थई रह्युं हतुं, छतां तेमणे धैर्य धारण करीने मधुर शब्दोमां पूछ्युं, विकराळ मुखवाळा प्राणीओ, तमे लोको कोण छो? कोना द्वारा क्यों एवं कर्म बनी गयु छे जेथी तमने आवा विकृत रूपनी प्राप्ति थई छे? प्रेतोए कह्यु, अमे भूख तृषाथी पीड़ित थईने महान दुखथी घेरायेला छीए। अमारो ज्ञान अने विवेक नष्ट थई गया छे। अमे बधा अचेत थई रह्या छीए। अमने कोई ज दिशा वगैरेनुं पण ज्ञान नथी। आकाश, पृथ्वी अने स्वर्गनुं पण अमने ज्ञान नथी। आ तो दुखनी वात थई। सुख एटलुं छे के सूर्योदय जोईने अमने प्रभात जेवुं प्रतीत थई रह्युं छे। अमारामां एकनुं नाम परिषित छे, बीजानुं नाम सूचिमुख छे, त्रीजानुं नाम शीघ्रग छे अने चोथानुं रोधक अने पांचमानुं लेखक छे। ब्राह्मणे पूछ्युं, तमारा आवा नाम कई रीते पड़ी गया? क्यों कारण छे जेथी तमने आवा नाम प्राप्त थया? प्रेतोमांथी एके कह्युं, हूँ सदा स्वादिष्ट भोजन करतो हतो अने ब्राह्मणोने वासी पर्युषित अन्न आपतो हतो। ते कारणे मारुं नाम पर्युषित पड्युं छे। मारा साथीए अन्न वगैरेना अभिलाषी घणा ब्राह्मणोनी हिंसा करी छे, तेथी आनुं नाम शुचिमुख पड्युं छे। आ त्रीजो प्रेत भूख्या બ્રાહ્મણે યાચના કરવા છતાં પણ તેને કંઈક આપવું પડે એવા ભયથી શીઘ્રતાપૂર્વક ત્યાંથી ચાલ્યો જતો હતો, તેથી આનું નામ શીઘ્ર છે. આ ચોથો પ્રેત બ્રાહ્મણોને આપવાના ભયથી ઉદ્વિગ્ન થઈને સદા પોતાને ઘેર સ્વાદિષ્ટ ભોજન કરતો હતો, તેથી આ રોધક કહેવાયો તથા અમારામાં સૌથી મોટો પાપી જે આ પાંચમો પ્રેત છે. એ યાચના કરવા છતાં ચૂપચાપ ઉભો રહેતો હતો અથવા ધરતી ખોતરવા લાગતો હતો, તેથી આનું નામ લેખક પડી ગયું. લેખક બહુ મુશ્કેલીથી ચાલે છે, રોધકને માથું નીચું કરીને ચાલવું પડે છે. શીઘ્ર પંગુ થઈ ગયો છે, સૂચિ હિંસા કરનારનું સોય જેવું મુખ થઈ ગયું છે, તથા મારી એટલે કે પરિષિતની ગરદન લાંબી અને પેટ મોટું થઈ ગયું છે. પોતાના પાપના પ્રભાવે મારો અંડકોષ પણ વધી ગયો છે તથા બંને હોઠ પણ લાંબા હોવાને કારણે લટકી પડ્યા છે. આ જ અમને પ્રેતીઓની પ્રાપ્ત થવાની વાત છે જે તમને બધી કહી દીધી. જો તમારી ઈચ્છા હોય તો બીજું પણ કંઈ પૂછો, પૂછવાથી તો તે વાત પણ કહીશ. બ્રાહ્મણ બોલ્યા, આ પૃથ્વી પર જેટલા પણ જીવ રહે છે તે બધાની સ્થિતિ આહાર પર જ નિર્ભર છે, તેથી હું તમારા લોકોનો પણ આહાર જાણવા ઈચ્છું છું. પ્રેત બોલ્યા, હે વિપ્રવર, અમારા આહારની વાત સાંભળો. અમારા લોકોનો આહાર બધા પ્રાણીઓ માટે નિંદિત છે, તે સાંભળીને તમે પણ વારંવાર નિંદા કરશો. કફ એટલે કે ગળફા, પેશાબ, મળ અને સ્ત્રીના શરીરનો મેલ, આનાથી અમારું ભોજન ચાલે છે. જે ઘરોમાં પવિત્રતા નથી ત્યાં પ્રેત ભોજન કરે છે. જે ઘર સ્ત્રીઓ દ્વારા દગ્ધ અને છિન્ન ભિન્ન છે, જેમના ઘરની વસ્તુ આમ તેમ વિખરાયેલી પડી રહે છે, તથા મળમૂત્ર દ્વારા જે ધૃણિત અવસ્થામાં પહોંચી ચૂક્યા છે, તેવા ઘરોમાં પ્રેત ભોજન કરે છે. જે ઘરોમાં માનસિક લજ્જાનો અભાવ છે, પતિતોનો નિવાસ છે, તથા જ્યાંના નિવાસીઓ લૂંટફાટનું કામ કરે છે ત્યાં જ પ્રેત ભોજન કરે છે. જ્યાં બલિ વૈશ્વ દેવ તથા વેદ મંત્રોનું ઉચ્ચારણ થતું નથી, હોમ અને વ્રત થતા નથી, ત્યાં પ્રેત ભોજન કરે છે. જ્યાં ગુરુજનોનો આદર નથી થતો, જે ઘરોમાં સ્ત્રીઓનું પ્રભુત્વ છે, જ્યાં ક્રોધી અને લોભીઓ રહે છે, ત્યાં પ્રેત ભોજન કરે છે. હે તાત, મને પોતાના ભોજનનો પરિચય આપતા લજ્જાનો અનુભવ થઈ રહ્યો છે, તેથી આથી વિશેષ હું કંઈ કહી શકતો નથી. હે તપોધન, તમે નિયમોનું દ્રઢતાપૂર્વક પાલન કરો છો, તેથી પ્રેત યોનિથી દુઃખી થઈને અમે તમને પૂછીએ છીએ, જણાવો ક્યુ કર્મ કરવાથી જીવ પ્રેત યોનિમાં પડતો નથી? બ્રાહ્મણે કહ્યું, જે મનુષ્ય એક રાત્રિનું, ત્રણ રાત્રિનું તથા કૃચ્છ, ચાંદ્રાયણ વગેરે વન્ય વ્રતોનું અનુષ્ઠાન કરે છે, તે કદી પ્રેત યોનિમાં પડતો નથી. જે દરરોજ ત્રણ, પાંચ અથવા એક અગ્નિનું સેવન કરે છે તથા જેના હૃદયમાં પ્રાણી માત્ર માટે દયા છે, તે મનુષ્ય પ્રેત થતો નથી. જે માન અને અપમાનમાં, સોનું અને માટીમાં તથા શત્રુ અને મિત્રમાં સમભાવ રાખે છે, તે પ્રેત થતો નથી. દેવતા, અતિથિ, ગુરુ તથા પિતૃઓની પૂજામાં સદા પ્રવૃત્ત રહેનાર મનુષ્ય પણ પ્રેત યોનિમાં જતો નથી. શુક્લ પક્ષમાં મંગળવારના દિવસે ચતુર્થી તિથિ આવે ત્યારે તેમાં જે શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરે છે, તે મનુષ્ય પ્રેત થતો નથી. જેને ક્રોધને જીતી લીધો છે, જેનામાં દ્વેષનો સર્વથા અભાવ છે, જે તૃષ્ણા અને આસક્તિથી રહિત, ક્ષમાવાન અને દાનશીલ છે, તે પ્રેત યોનિમાં જતો નથી. જે ગાય, બ્રાહ્મણ, તીર્થ, પર્વત, નદી તથા દેવતાઓને પ્રણામ કરે છે, તે મનુષ્ય પ્રેત થતો નથી. પ્રેત બોલ્યા, હે મહામુનિ, તમારા મુખે વિવિધ પ્રકારના ધર્મ સાંભળવા મળ્યા છે. અમે દુઃખી જીવો છીએ, તેથી ફરી પૂછીએ છીએ, જે કર્મથી પ્રેત યોનિમાં જવું પડે છે તે અમને જણાવો. બ્રાહ્મણે કહ્યું, જો કોઈ દ્વિજ અને ખાસ કરીને બ્રાહ્મણ શુદ્રનું અન્ન ખાઈને તે પેટમાં હોય ત્યારે મરી જાય તો તે પ્રેત થાય છે. જે આશ્રમ ધર્મનો ત્યાગ કરીને મદિરા પીએ છે, પરાઈ સ્ત્રીનું સેવન કરે છે તથા માંસ ખાય છે, તે મનુષ્ય પ્રેત થાય છે. જે બ્રાહ્મણ યજ્ઞના અનધિકારી પુરુષ પાસે યજ્ઞ કરાવે છે, અધિકારી પુરુષોનો ત્યાગ કરે છે અને શુદ્રની સેવા કરે છે, તે પ્રેત થાય છે. જે મિત્રની મિલકત પડાવી લે છે, શુદ્રનું ભોજન બનાવે છે, વિશ્વાસઘાત કરે છે તથા કૂટનીતિનો આશ્રય લે છે તે અવશ્ય પ્રેત થાય છે. બ્રહ્મ હત્યારા, ગોઘાતી, ચોર, શરાબી, ગુરુપત્ની સાથે સંભોગ કરનાર તથા જમીન અને કન્યાનું અપહરણ કરનાર અવશ્ય પ્રેત થાય છે. જે પુરોહિત નાસ્તિકતામાં પ્રવૃત્ત થઈને અનેક ઋત્વિજો માટે મળેલી દક્ષિણાનો એકલો હડપ કરી જાય છે તે અવશ્ય પ્રેત થાય છે. વિપ્રવર પૃથુ જ્યારે આ પ્રમાણે ઉપદેશ આપી રહ્યા હતા તે જ સમયે આકાશમાં ઓચિંતા નગારા વાગવા લાગ્યા. હજારો દેવતાઓ દ્વારા પુષ્પ વૃષ્ટિ થવા લાગી. પ્રેતો માટે ચારે બાજુથી વિમાન આવી ગયા. આકાશવાણી થઈ આ બ્રાહ્મણ દેવતાની સાથે વાર્તાલાપ અને પુણ્યકારી કથા કીર્તન કરવાથી તમે બધા પ્રેતોને દિવ્ય ગતિ પ્રાપ્ત થઈ ગઈ છે. આ પ્રમાણે સત્સંગના પ્રભાવથી તે પ્રેતોનો ઉદ્ધાર થઈ ગયો. હે ગંગાનંદન, જો તમારે કલ્યાણ સાધનની જરૂર છે તો તમે આળસ છોડીને પૂર્ણ પ્રયત્ન કરીને સત્પુરુષો સાથે સત્સંગ કરો. આ પાંચ પ્રેતોની કથા સંપૂર્ણ ધર્મનું તિલક છે. જે મનુષ્ય આના 1,00,000 પાઠ કરે છે તેના વંશમાં કોઈ પ્રેત થતું નથી. જે અત્યંત શ્રદ્ધા ભક્તિ સાથે આ પ્રસંગનું વારંવાર શ્રવણ કરે છે તે પણ પ્રેત યોનિમાં પડતો નથી. ભીષ્મજીએ પૂછ્યું, હે બ્રહ્મન, પુષ્કરની સ્થિતિ અંતરિક્ષમાં શા માટે બતાવવામાં આવે છે? ધર્મસિંહ મુનિ આ લોકમાં તેને કઈ રીતે પ્રાપ્ત કરે છે અને કોણે કોણે તેને પ્રાપ્ત કર્યું છે? પુલત્સ્યજી બોલ્યા, હે રાજન, એક સમયની વાત છે. દક્ષિણ ભારતના નિવાસી 1 કરોડ ઋષિ પુષ્કર તીર્થમાં સ્નાન કરવા માટે આવ્યા, પરંતુ પુષ્કર આકાશમાં સ્થિત થઈ ગયું. એ જાણીને તે બધા મુનિ પ્રાણાયામમાં તત્પર થઈને પરબ્રહ્મનું ધ્યાન કરીને 12 વર્ષ સુધી ત્યાં જ ઉભા રહ્યા. ત્યારે બ્રહ્માજી, ઇન્દ્ર વગેરે બધા દેવતાઓએ ત્યાં ઋષિ મહર્ષિ આકાશમાં અદૃશ્ય રહીને તેમને પુષ્કર પ્રાપ્તિ માટે અત્યંત દુષ્કર નિયમ બતાવતા બોલ્યા, હે દ્વિજગણ, તમે લોકો મંત્ર દ્વારા પુષ્કરનું આહ્વાન કરો. આપો હિષ્ટા મયોહ વગેરે 3 ઋચાઓના જપ કરવાથી આ તીર્થ તમારી સમીપ આવી જશે અને અઘમર્ષણ મંત્રનો જપ કરવાથી પૂર્ણ ફલદાયક થશે. તે બ્રહ્મર્ષિઓની વાત સમાપ્ત થતા તે બધા મુનિઓએ તે પ્રમાણે કર્યું. આ પ્રમાણે કરવાથી તેઓ પરમ પાવન થઈ ગયા. તેમને પુષ્કર પ્રાપ્તિનું પૂરેપૂરું ફળ મળી ગયું. હે રાજન, જે કાર્તકની પૂર્ણિમાએ પુષ્કરમાં સ્નાન કરે છે તે પરમ પવિત્ર થઈ જાય છે. બ્રહ્માજી સહિત પુષ્કર તીર્થ સર્વને પુણ્ય પ્રદાન કરનારું છે. તે આવનારા બધા વર્ણોના લોકો પોતાના પુણ્યની વૃદ્ધિ કરે છે. તેઓ મંત્ર જ્ઞાન વિના જ બ્રાહ્મણો જેવા બની જાય છે, એમાં જરાય શંકા નથી. જો કાર્તકની પૂર્ણિમા એ કૃતિકા નક્ષત્ર હોય તો તે સ્નાન દાન માટે અતિ ઉત્તમ છે. જો તે દિવસે ભરણી નક્ષત્ર હોય તો પણ તે તિથિ મુનિઓ માટે પરમ પુણ્યદાયીની કહી છે, અને જો તે તિથિએ રોહિણી નક્ષત્ર હોય તો તે મહાકાર્તિકી પૂર્ણિમા કહેવાય છે. તે દિવસે સ્નાન દેવતાઓ માટે પણ દુર્લભ છે. જો શનિવાર, રવિવાર અને ગુરુવાર આ 3 માંથી કોઈ એક દિવસે ઉપયુક્ત 3 નક્ષત્રોમાંથી કોઈ નક્ષત્ર હોય તો તે દિવસે પુષ્કરમાં સ્નાન કરનારને નિશ્ચય અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય મળે છે. તે દિવસે કરેલું દાન અને પિતૃનું તર્પણ અક્ષય થાય છે. જો સૂર્ય વિશાખા નક્ષત્ર પર અને ચંદ્રમા કૃતિકા નક્ષત્ર પર હોય તો તે હોય તો પદ્મક નામનો યોગ થાય છે. આ પુષ્કરમાં અત્યંત દુર્લભ માનવામાં આવે છે. જે આકાશથી ઉતરેલા બ્રહ્માજીના શુભ તીર્થમાં સ્નાન કરે છે તેમને મહાન અભ્યુદયશાળી લોકોની પ્રાપ્તિ થાય છે. મહારાજ, તેમને બીજા કોઈ પુણ્ય ન કરવાની લાલચ રહેતી નથી. આ મેં સત્ય વાત કહી છે. પુષ્કર આ પૃથ્વી પર બધા તીર્થોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. સંસારમાં આનાથી વધીને બીજું કોઈ પુણ્ય તીર્થ નથી. કાર્તિકી પૂર્ણિમા આ વિશેષ પુણ્યદાયક થાય છે. અહીં ઉદુંબર વનથી સરસ્વતીનું આગમન થયું છે અને તેના જ જળથી મુનિજનોનું સેવિત પુષ્કર તીર્થ ભરેલું છે. સરસ્વતી બ્રહ્માજીના પુત્રી છે, તે પુણ્ય સલીલા અને પુણ્ય દાયની નદી છે. વંશ સ્તંભથી વિસ્તૃત આકાર ધારણ કરીને તે ઉત્તર તરફ પ્રવાહિત થઈ છે. આ જ રૂપમાં થોડે દૂર જઈને તે પાછી પશ્ચિમ તરફ વહેવા લાગે છે અને ત્યાંથી પ્રાણીઓ પર દયા કરવા માટે અદ્રશ્ય ભાવનો પરિત્યાગ કરીને સ્વચ્છ જળની ધારા વહાવતી રહીને પ્રગટ રૂપમાં સ્થિત થાય છે. કનકા, સુપ્રભા, નંદા, પ્રાચી અને સરસ્વતી આ પાંચ સ્ત્રોત્ર પુષ્કરમાં વિદ્યમાન છે. તેથી બ્રહ્માજીએ સરસ્વતીને પંચસ્ત્રોતા કહી છે. તેના તટ પર અત્યંત સુંદર તીર્થ અને મંદિર છે જે સિદ્ધો અને મુનિઓ દ્વારા સેવિત છે. એ બધા તીર્થોમાં સરસ્વતી જ ધર્મની હેતુ છે. ત્યાં સ્નાન કરવાથી, જળપાનથી તથા સુવર્ણ વગેરેનું દાન કરવાથી મહાનદી સરસ્વતી અક્ષય ફળ આપે છે. મનીષરો અન્ન અને વસ્ત્રનું દાન શ્રેષ્ઠ માને છે. જે મનુષ્ય સરસ્વતીના તટવર્તી તીર્થોમાં ઉક્ત વસ્તુઓનું દાન કરે છે તેમનું તે દાન ધર્મ સાધક અને અતિ ઉત્તમ માનવામાં આવ્યું છે. જે સ્ત્રી કે પુરુષ સંયમથી રહીને યત્નપૂર્વક આ તીર્થોમાં ઉપવાસ કરે છે તેઓ બ્રહ્મલોકમાં જઈને યથેષ્ટ આનંદનો અનુભવ કરે છે. જે સ્થાવર કે જંગમ પ્રાણી પ્રારબ્ધ કર્મનો ક્ષય થઈ ગયા પછી સરસ્વતીના તટ પર મૃત્યુ પામે છે તેમને યજ્ઞના સંપૂર્ણ ફળની આપમેળે પ્રાપ્તિ થઈ જાય છે. જેમનું ચિત્ત જન્મ અને મૃત્યુ વગેરેના દુઃખથી પીડિત છે તે મનુષ્યના માટે સરસ્વતી નદી ધર્મને ઉત્પન્ન કરનાર અરણી સમાન છે. તેથી મનુષ્ય પ્રયત્નપૂર્વક ઉત્તમ ફળ પ્રદાન કરનારી મહાનદી સરસ્વતીનું બધી રીતે સેવન કરવું જોઈએ. જેઓ સરસ્વતીના પાવન જળનું નિત્ય પાન કરે છે તેઓ મનુષ્ય નથી પરંતુ આ પૃથ્વી પર રહેનારા દેવતા છે. દ્વિજ લોકો યજ્ઞ, દાન અને તપસ્યા દ્વારા જે ફળને પ્રાપ્ત કરે છે તે અહીં સ્નાન કરવા માત્રથી શુદ્રને પણ સુલભ થઈ જાય છે. મહાપાતકી મનુષ્ય પણ પુષ્કર તીર્થના દર્શનથી પાપ રહિત થઈ જાય છે અને દેહ છૂટ્યા પછી સ્વર્ગમાં જાય છે. પુષ્કરમાં ઉપવાસ કરવાથી પૌંડરિક યજ્ઞનું ફળ મળે છે. જે ત્યાં પોતાની શક્તિ અનુસાર પ્રતિમાસ ભક્તિપૂર્વક બ્રાહ્મણને તલનું દાન કરે છે તે વૈકુંઠ ધામને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય ત્યાં શુદ્ધ વૃત્તિથી રહીને ત્રણ રાત ઉપવાસ કરે છે અને બ્રાહ્મણોને ધન આપે છે તે વૃત્તિ પછી બ્રહ્માનો રૂપ ધારણ કરીને વિમાન પર આરૂઢ થઈને બ્રહ્માજીની સાથે સાયુજ્ય મોક્ષને પ્રાપ્ત થાય છે. પુષ્કરમાં ગંગોદ ભેદ તીર્થ છે જ્યાં નદીઓમાં શ્રેષ્ઠ ગંગાજી સરસ્વતીને જોવા માટે આવ્યા હતા. તે સમયે ત્યાં આવીને ગંગાજીએ કહ્યું, સખી તમે બહુ સૌભાગ્યશાળીની છો, તમે દેવતાઓનું તે દુષ્કર કામ કાર્ય કર્યું છે જેને બીજું કોઈ ક્યારેય કરી શકે એમ ન હતું. હે મહાભાગે, તેથી દેવતાઓ પણ તમારા દર્શન કરવા આવ્યા છે. તમે મન, વાણી, શરીર અને ક્રિયા દ્વારા એમનો સત્કાર કરો. પલ્લક્ષજી કહે છે, ગંગાજી નામ કહ્યા પછી બ્રહ્મકુમારી સરસ્વતી તે સુરેશ્વરને પૂજા કરીને ફરી પોતાની સખીઓને મળી. જ્યેષ્ઠ અને મધ્યમ પુષ્કરની વચ્ચે તેમનો વિશ્વવિખ્યાત સમાગમ થયો હતો. ત્યાં સરસ્વતીનું મુખ પશ્ચિમ દિશા તરફ અને ગંગાનું મુખ ઉત્તર તરફ છે. ત્યાર પછી પુષ્કરમાં આવેલા સમસ્ત દેવતા સરસ્વતીના દુષ્કર કર્મનું મહત્વ સમજીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ બોલ્યા, હે દેવી, તમે જ ધૃતિ, તમે જ મતિ, તમે જ લક્ષ્મી, તમે જ વિદ્યા અને તમે જ પરાગતિ છો. શ્રદ્ધા, પરાનિષ્ઠા, બુદ્ધિ, મેઘા, ધૃતિ અને ક્ષમા પણ તમે જ છો. તમે જ સિદ્ધિ છો, તમે જ સ્વાહા અને સ્વધા છો તથા તમે જ પરમ પવિત્ર મત સિદ્ધાંત છો. સંધ્યા, રાત્રિ, પ્રભા, ભૂતિ, મેઘા, શ્રદ્ધા, સરસ્વતી, યજ્ઞ વિદ્યા, મહાવિદ્યા, ગુહ્ય વિદ્યા, સુંદર તર્ક વિદ્યા, ત્રય વિદ્યા એટલે વેદ ત્રય અને દંડ નીતિ, આ બધા તમારા જ નામ છે. સમુદ્રમાં જનારી શ્રેષ્ઠ નદી તમને નમસ્કાર છે. હે પુણ્ય સલીલા સરસ્વતી તમને નમસ્કાર છે. પાપોથી છોડાવનારી દેવી તમને નમસ્કાર છે. હે વરાંગને તમને નમસ્કાર છે. દેવતાઓએ જ્યારે આ પ્રમાણે તે દિવ્ય દેવીની સ્તુતિ કરી ત્યારે તે પૂર્વાભિમુખ થઈને સ્થિત થઈ. બ્રહ્માજીના કથનાનુસાર તે જ પ્રાચી સરસ્વતી છે. સંપૂર્ણ દેવતાઓથી યુક્ત હોવાના કારણે દેવ સરસ્વતી બધા તીર્થોમાં પ્રધાન છે. ત્યાં સુધાવટ નામનું એક પિતામહ સંબંધી તીર્થ છે, જેના દર્શન માત્રથી મહાપાતકી પુરુષ પણ શુદ્ધ થઈ જાય છે અને બ્રહ્માજીની સમીપ રહીને દિવ્ય ભોગ ભોગવે છે. જે નરશ્રેષ્ઠ ત્યાં ઉપવાસ કરે છે તેઓ મૃત્યુ પછી હંસયુક્ત વિમાન પર આરૂઢ થઈને નિર્ભયતાપૂર્વક શિવલોકમાં જાય છે. જે લોકો ત્યાં શુદ્ધ અંતઃકરણ વાળા બ્રહ્મજ્ઞાની મહાત્માઓને થોડું પણ દાન આપે છે તેમનું તે દાન તેમને 100 જન્મ સુધી ફળ આપે છે. જે મનુષ્ય ત્યાં તીર્થોનો જીર્ણોદ્ધાર કરે છે તેઓ બ્રહ્મલોકમાં જઈને સુખી અને આનંદિત થાય છે. જે મનુષ્ય ત્યાં બ્રહ્માજીની ભક્તિને પરાયણ થઈને પૂજા જપ અને હોમ કરે છે તેમને તે બધું અનંત પુણ્ય ફળ પ્રદાન કરે છે. તે તીર્થમાં દીપદાન કરવાથી જ્ઞાન નેત્રની પ્રાપ્તિ થાય છે. મનુષ્ય અતિન્દ્રિય પદમાં સ્થિત થાય છે અને ધૂપદાનથી તેને બ્રહ્મધામ પ્રાપ્ત થાય છે. વિશેષ શું કહેવું? પ્રાચી સરસ્વતીને ગંગા સંગમમાં જે કંઈ આપવામાં આવે છે તે જીવન દરમિયાન તથા મૃત્યુ પછી પણ અક્ષય ફળ પ્રદાન કરનારું થાય છે. ત્યાં સ્નાન જપ અને હોમ કરવાથી અનંત ફળની સિદ્ધિ થાય છે. ભગવાન શ્રી રામચંદ્રજીએ પણ તે તીર્થમાં આવીને માર્કંડેયજીના કથના અનુસાર પોતાના પિતા દશરથજીને માટે પિંડદાન અને શ્રાદ્ધ કર્યું હતું. ત્યાં એક ચતુષ્કોણ વાવ છે જ્યાં પિંડદાન કરવા વાળા મનુષ્ય હંસયુક્ત વિમાનથી સ્વર્ગમાં જાય છે. યજ્ઞ વેતાઓમાં શ્રેષ્ઠ બ્રહ્માજીએ તે તીર્થમાં ઉત્તમ દક્ષિણાઓથી યુક્ત પિતૃમેઘ યજ્ઞ શ્રાદ્ધ કર્યો હતો. તેમાં તેમણે વસુ અને પિતૃ, રુદ્રોને પિતામહ અને આદિત્યને પ્રપિતામહ નિયત કર્યા હતા. પછી તે ત્રણેયને બોલાવીને કહ્યું, તમે લોકો સદા અહીં બિરાજમાન રહીને પિંડદાન વગેરે ગ્રહણ કર્યા કરો. ત્યાં જે પિતૃ કાર્ય કરવામાં આવે છે તેનું અક્ષય ફળ થાય છે. પિતર અને પિતામહ સંતુષ્ટ થઈને તેમને ઉત્તમ જીવિકાની પ્રાપ્તિને માટે આશીર્વાદ આપે છે. ત્યાં તર્પણ કરવાથી પિતૃની તૃપ્તિ થાય છે અને પિંડદાન કરવાથી તેમને સ્વર્ગ મળે છે. તેથી બધું જ છોડીને પ્રાચી સરસ્વતી તીર્થમાં તમે પિંડદાન કરો. દરેક પુત્રને માટે ઉચિત છે કે ત્યાં જઈને પોતાના સમસ્ત પિતૃઓને યત્નપૂર્વક તૃપ્ત કરે. ત્યાં પ્રાચીનેશ્વર ભગવાનનું સ્થાન છે, તેની સામે આદિતીર્થ પ્રતિષ્ઠિત છે. જે દર્શન માત્રથી મોક્ષ પ્રદાન કરવા વાળું છે ત્યાંના જળનો સ્પર્શ કરીને મનુષ્ય જન્મ મૃત્યુના બંધનથી છુટકારો મેળવે છે. તેમાં સ્નાન કરવાથી તે બ્રહ્માજીનો અનુચર થાય છે. જે મનુષ્ય આદિ તીર્થમાં સ્નાન કરીને એકાગ્રતા પૂર્વક થોડું પણ દાન કરે છે તે સ્વર્ગલોકને પ્રાપ્ત થાય છે. જે વિદ્વાન ત્યાં સ્નાન કરીને બ્રહ્માજીના ભક્તોને સોનું અને ખીચડી દાન કરે છે તે સ્વર્ગલોકમાં સુખી અને આનંદિત થાય છે. જ્યાં પ્રાચી સરસ્વતી વિદ્યમાન છે ત્યાં મનુષ્ય બીજા સાધનને શોધવાની ક્યાં જરૂર છે? પ્રાચી સરસ્વતીમાં સ્નાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તેના માટે જ તો જપ તપ વગેરે સાધન કરવામાં આવે છે. જે ભગવતી પ્રાચી સરસ્વતીનું પવિત્ર જળ પીએ છે તેમને મનુષ્ય નહીં દેવતા સમજવા જોઈએ. આવું માર્કંડેય મુનિનું કહેવું છે. ભોજન પછી અથવા ભોજન પહેલા દિવસે અથવા રાત્રે પણ સ્નાન કરી શકાય છે. તેથી તીર્થ બીજા તીર્થોની અપેક્ષા પ્રાચીન અને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. અધ્યાય 23 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.